શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 50મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિનું દર્શન જેને અતિ પ્રિય છે એવા શિવજી ત્યાંથી અંતર્ધાન થયા પછી શ્રીહરિ પણ તેમનું સ્મરણ કરતા કરતા શ્રી રામાનુજાચાર્યજીનું જન્મસ્થાન ભૂતપુરી તીર્થમાં અર્થાત પેરમ્બુદુર પધાર્યા. હે રાજન, ભૂતપુરીમાં શ્રી રામાનુજાચાર્યજીની પ્રતિમાના દર્શન પૂજન કરી ત્યાંથી ચાલતા શ્રીહરિ કન્યાકુમારી તીર્થક્ષેત્રમાં પહોંચ્યા. ત્યાંથી શ્રીહરિ ચાલ્યા તે પદ્મનાભ તીર્થમાં પધાર્યા. ત્યાંથી ચાલતા આદિકેશવ નામના વિષ્ણુના તીર્થમાં પધાર્યા. આદિકેશવ તીર્થમાં તલવાર આદિ શસ્ત્રધારી 2000 અસુરો રહેતા હતા. તેઓ પણ નીલકંઠ વર્ણીને પોતાનો શત્રુ જાણી મારી નાખવા માગતા હતા. તેનો પણ ત્યાંના બુદ્ધિમાન રાજા દ્વારા શ્રીહરિએ વિનાશ કરાવ્યો. પૂર્વે માનસપુર શહેરમાં સત્રધર્મા રાજા દ્વારા જે રીતે અસુરોનો સંહાર કરાવ્યો હતો તેવી જ રીતે આ આદિકેશવ તીર્થમાં પણ ધાર્મિક રાજા દ્વારા અસુરોનો વિનાશ કરાવ્યો. તીર્થયાત્રામાં જેને ખૂબ જ આનંદ આવે છે એવા ભગવાન નારાયણ શ્રીહરિ ત્યાંથી આગળ ચાલતા અનેકવિધ વૃક્ષોથી ઘેરાયેલા મલિયાચલ પર્વત ઉપર પધાર્યા. ત્યાં બિરાજતા સાક્ષી ગોપાળ નામના ભગવાન વિષ્ણુના દર્શન કરી સર્પે વીંટળાયેલા ચંદન વૃક્ષોના વનમાં 5 દિવસ પર્યંત નિવાસ કરીને રહ્યા. હે રાજન, તે વનમાંથી ચાલતા ચાલતા શ્રીહરિ કિષ્કિંધા પધાર્યા. ત્યાં પંપા સરોવરમાં સ્નાન કરી ત્યાંથી ચંદ્રભાગા નદીને કિનારે આવેલા પંઢરપુર પધાર્યા અને ત્યાં લક્ષ્મીપતિ શ્રી વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કર્યા. હે રાજન, શ્રીહરિ ચંદ્રભાગા નદીમાં નિત્ય સ્નાન કરી વિઠ્ઠલનાથજીના દર્શન કરતા તથા વિઠ્ઠલનાથજીના ગુણકીર્તન કરતા પંઢરપુરમાં 2 મહિના સુધી નિવાસ કરીને રહ્યા. તે સમયે પંઢરપુરમાં 2000 દૈવીજીવોને પોતાના આશ્રિત કર્યા અને તે સર્વે દુર્જનના પ્રસંગથી થતા દોષોનો ત્યાગ કરી શ્રીહરિના વચનમાં રહી ધર્મનું પાલન કરતા શ્રીહરિનું જ પ્રગટ પ્રમાણ ભજન કરવા લાગ્યા. તે સમયે શ્રીહરિએ વિઠ્ઠલનાથ ભગવાનને સ્નેહપૂર્વક નમસ્કાર કરી મૂર્તિને બાથમાં લઈને ભેટ્યા અને તે તીર્થક્ષેત્રના મહિમાનું ગાન કરતા ત્યાંથી દંડકારણ્ય ક્ષેત્રમાં પધાર્યા. હે રાજન, દંડકારણ્યને પ્રદક્ષિણા કરી શ્રીહરિ નાસિક નગર પધાર્યા. ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરી તાપી નદીએ પધાર્યા. ત્યાંથી નર્મદાની યાત્રા કરી મહી નદીને ઉતરી સાબરમતી નદીને પાર કરી ભાલ પ્રદેશમાં આવેલા ભીમનાથ મહાદેવની જગ્યામાં પધાર્યા. ત્યાંથી નીલકંઠવર્ણી ગોપનાથ પધાર્યા. આ રીતે પંચતીર્થીને કરતા કરતા સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠે આવેલ સુપ્રસિદ્ધ માંગરોળ બંદર પધાર્યા. આ પ્રમાણે તીર્થસ્થાનોમાં વિચરણ કરતા અને એકાંતિક ધર્મનું પાલન કરતા શ્રીહરિએ પોતાના પ્રતાપથી તે તીર્થમાં રહેલા દંભ લોભ આદિ અધર્મ સર્ગનો વિનાશ કર્યો. શતશાસ્ત્ર સંમત વાદવિવાદથી પાખંડી ગુરુઓને જીતી મુમુક્ષુ જીવોનું રક્ષણ કર્યું અને તેઓને જન્મમરણરૂપ સંસારના પ્રવાહમાંથી મુક્ત કર્યા. સ્વયં શ્રીહરિએ પણ વિચરણ દરમિયાન તપ અને બ્રહ્મચર્યાદિ નિયમોનું યથાર્થ પાલન કરી તીર્થવાસી અને ત્યાગી પુરુષોની સ્થિતિ અને રીતિ કેવી હોય તેનું શિક્ષણ આપ્યું. હે રાજન, શાંત સ્વભાવના શ્રીહરિ વિચરણ દરમિયાન ટાઢ તડકો વગેરે દ્વંદ્વોને સહન કરતા તીર્થયાત્રામાં એકલા જ વિચરતા કોઈ પદાર્થની અપેક્ષા રાખ્યા વગર નિસ્પૃહી જીવન જીવતા કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરી સાથે રાખતા નહીં, માત્ર કૌપીન ભર રહેતા, મૃગચર્મ ધારણ કરતા, મસ્તક ઉપર જટા બાંધીને રાખતા, 6 ઋતુઓમાં રાત્રિ દિવસ ઉઘાડે શરીરે ફરતા, હંમેશા ગામની બહાર વૃક્ષ નીચે જ પોતાનો નિવાસ રાખતા, ગામમાં ક્યારેય રહેતા નહીં. પ્રતિદિન ત્રિકાળ સ્નાન અને ત્રિકાળ સંધ્યા કરતા, મનુષ્ય નાટ્યને અનુસરી વિધિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતા, પ્રતિદિન પૂજાને અંતે શ્રીકૃષ્ણના રાસપંચાધ્યાયીનો પાઠ કરતા, ત્રિકાળ પ્રાણાયામ અને અનેક પ્રકારના યોગાસનો કરતા, શિયાળાની ઋતુમાં પણ સ્વેચ્છાએ ક્યારેય પણ અગ્નિનું સેવન કરતા નહીં, અખંડ સ્વસ્વરૂપની સ્થિતિમાં રહી મેષોન્મેષ રહિત સ્થિર દ્રષ્ટિ રાખતા, એટલું ઉગ્ર તપ કર્યું કે શરીરમાં ત્વચા અને અસ્થિ માત્ર જ બચ્યા હતા, જેથી કૃશ શરીરમાં નાડીઓ બહાર સ્પષ્ટ દેખાતી હતી. તે દેહનું અનુસંધાન ક્યારેય પણ રાખતા નહીં અને કાંટા અને કાંકરામાં પણ ઉઘાડે પગે ચાલતા, તેમજ કોઈને પણ રસ્તો પૂછતા નહીં. તે ગાઢ જંગલોમાં અને પર્વતોમાં નિર્ભયપણે વિચરતા રહેતા, છતાં સિંહ, વાઘ અને અન્ય હિંસક પ્રાણીઓ તેમજ સર્પાદી પણ ક્યારેય તેમના શરીરને આંચ પહોંચાડી શક્યા નહોતા. એકવાર ભોજન કરતા તેમાં પણ ક્યારેક અન્ન, ક્યારેક ફળ, ક્યારેક મૂળ અને ક્યારેક પત્ર વગેરે જે કાંઈ મળે તેનો આહાર કરતા, ક્યારેક ઉપવાસ થતો તો ક્યારેક માત્ર જળપાન કરીને રહેતા, એવો નિયમ રાખતા કે કેટલાય દિવસ માત્ર એકવાર વાયુ ભક્ષણ કરીને રહેતા, ક્યારેક એવો નિયમ રાખતા કે માગ્યા વિના જે કાંઈ મળે તેનાથી જીવન નિર્વાહ કરતા, કૃચ્છ્ર ચાંદ્રાયણાદિ વ્રતો પણ સમયે સમયે કરતા રહેતા, રમણીય પંચવિષયમાં હંમેશા વૈરાગ્ય રાખતા અને સ્ત્રીની ગંધને તો સહન પણ કરી શકતા નહીં. સર્વે એકાદશીના વ્રતો કે ભગવાનના જન્માષ્ટમી વગેરે પ્રાગટ્યના દિવસોમાં અન્નની ગંધ પણ ક્યારેય લેતા નહીં અને હંમેશા ઉર્ધ્વરેતસ બ્રહ્મચારી અને જીતેન્દ્રિય પણે જ વર્તતા. હે રાજન, બીજા કેટલાક ત્યાગી પુરુષો અને તપસ્વીજનો પણ શ્રીહરિને પોતાના કરતાં અધિક તપસ્વી જોઈને તે પ્રમાણે તપ કરવાની ઈચ્છાથી શ્રીહરિનો સંગ કરતા અને સાથે રહેવાની ઈચ્છા રાખતા, પણ શરીરાભિમાન છૂટ્યું ન હોવાથી ઉત્પન્ન થતા દૈહિક દુઃખને સહન કરી શકતા નહીં, તેથી તથા માનને લીધે પણ શ્રીહરિની સાથે રહેવા સમર્થ થતા નહીં. કોઈ 3 દિવસ રહે, કોઈ 5 દિવસ રહે, તો કોઈ 10 દિવસ સુધી શ્રીહરિની સાથે રહી શકતા, પછી પલાયન કરી જતા. હે રાજન, આ રીતે મનુષ્યથી ન થઈ શકે તેવું દુષ્કર તપ કરતા અને મહાવનમાં વિચરતા શ્રીહરિને 7 વર્ષ અને 1 મહિનો પસાર થયો. હે રાજન, વિક્રમ સંવત 1856ના વર્ષમાં સૂર્ય દક્ષિણાયનમાં હતા ત્યારે શુક્લ નામના સંવત્સરમાં શ્રાવણવદ 6ના અર્થાત અગ્નિ થકી પ્રગટેલા કાર્તિક સ્વામીની તિથિ રાંધણ 6ને દિવસે સંગવકાળે સૂર્યોદય પછી 6 ઘડી સમય વ્યતીત થયો ત્યારે માંગરોળથી 3 કોશ દૂર લોજપુરમાં શ્રીહરિ પધાર્યા. હે રાજન, આ પ્રમાણે વર્ણિરાજ શ્રી નીલકંઠ બ્રહ્મચારી પોતાના ઇષ્ટદેવ વૃંદાવનચંદ્ર શ્રી રાધિકેશનું પોતાના હૃદયમાં સ્મરણ કરતા કરતા લોજ ગામની ભાગોળે આવેલી વાવના કાંઠા ઉપર 1 મુહૂર્ત પર્યંત બેઠા હતા. આવી રીતે સત્સંગના જ્ઞાનસાગરને પ્રકાશિત કરવામાં સાક્ષાત સૂર્ય સમાન અને એકાંતિક ધર્મનું વિચરણ દરમિયાન સતત પોષણ કરનારા અક્ષરધામાધિપતિ સ્વયં ભગવાન શ્રીહરિનો સર્વત્ર સદા વિજય થાવો. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં 1મ પ્રકરણમાં શ્રીહરિ લોજપુર પધાર્યાનું નિરૂપણ કર્યું એ નામે 50મો અધ્યાય પૂર્ણ થયો.